શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 36મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી નીતિશાસ્ત્રમાં પારંગત તે ગવર્નર રાજા બે હાથ જોડી વિનયથી નમ્ર થઈ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે સ્વામીન, આજે તમારા દર્શનથી મને બહુ જ આનંદ થયો છે. હું તમને માનવના સ્વરૂપમાં છુપાયેલા સાક્ષાત પરમેશ્વર જ જાણું છું. તમે સાક્ષાત પરમેશ્વર છો એ વાત નક્કી જ છે, કારણ કે જો એમ ન હોય તો તમારા આશ્રિત ભક્તજનો અને આ સંતો કામક્રોધાદી મહાબળવાન અંતઃશત્રુઓ ઉપર વિજય મેળવી સાંસારિક વિષયોમાંથી કેવી રીતે વિરામ પામે? કારણ કે તે કામક્રોધાદી અંતઃશત્રુઓ આ બ્રહ્માંડમાં નિવાસ કરી રહેલા બ્રહ્માદિ દેવોથી માંડી કીટ પર્યંતના સમસ્ત જીવપ્રાણી માત્રને ક્ષોભ પમાડનારા છે. માટે પરમેશ્વરની કૃપા વિના અન્ય તેને કોઈ જીતી જ ન શકે. હે સ્વામીન, તમારા આશ્રિત સંતોને શતશાસ્ત્રમાં કહેલા લક્ષણોએ યુક્ત સાચા જાણી તેમનો દ્રોહ કરનારા અને દંભથી જીવન જીવતા અતિદુષ્ટ અસાધુઓને મેં દંડ કર્યો છે. તમારા સાચા સંતોનો દ્રોહ કરનારા આસુરી ગુરુઓ અને રાજાઓનો પણ મેં વિનાશ કર્યો છે. તેમ છતાં કેટલાક તે અસુરો પૃથ્વી પર ગુપ્ત સ્થળે ક્યાંક ક્યાંક નિવાસ કરીને રહે છે. હે વર્ણિરાજ, હે સ્વામીન, આ પૃથ્વી પરના ઘણા ખરા રાજાઓને મેં અનાયાસે આધીન કર્યા છે તે આપના પ્રતાપનું જ પરિણામ છે એમ હું જાણું છું. સર્વ જીવપ્રાણી માત્રનું અકારણ હિત કરતા આપના આ સંતો હવે ભલે પૂર્વની માફક જ પૃથ્વી પર સુખપૂર્વક વિચરણ કરે, કારણ કે આપનો કે આપના સંતો ભક્તોનો દ્રોહ કરનારા દુષ્ટજનોનો વધ જ કરવો એવો મેં નિર્ણય લીધો છે. હે રાજન, આ પ્રમાણેનું પૃથ્વીપતિ ગવર્નરનું વચન સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે હે ભૂપતિ, તમે બહુ સુજ્ઞ છો. જે કાંઈ કરતા હશો તે ન્યાયસંગત જ કરતા હશો. ધર્મનું અને ધર્મનું રક્ષણ કરનાર સંતોનું સર્વથા રક્ષણ કરવું અને તેનો દ્રોહ કરનાર દુષ્ટજનોને યથાયોગ્ય દંડ આપવો, તેમજ પ્રજાનો પુત્રની જેમ પાલન પોષણ કરવું, તે જ રાજાનો શ્રેષ્ઠ ધર્મ છે એમ સત્પુરુષો કહે છે. સદ્ધર્મનું રક્ષણ કરવાથી આ પૃથ્વી પર તમારો ઉત્કર્ષ વધી રહ્યો છે અને અધર્મનો પક્ષ લેનારા અન્ય રાજાઓનો દિન પ્રતિદિન ક્ષય થઈ રહ્યો છે. હે નૃપ, કિમ પુરુષ ખંડમાંથી અહીં ભારત દેશમાં તમારું જે આગમન થયું છે તે પરમેશ્વરના સંકલ્પથી ધર્મની રક્ષા કરવા માટે જ થયું છે, આટલું નક્કી છે. તમે જો આવી રીતે ધર્મ માર્ગ ઉપર નીતિથી વર્તતા રહેશો તો સર્વે રાજાઓના અધિપતિ સાર્વભૌમ રાજા થશો. પૂર્વે જે જે પ્રસિદ્ધ રાજાઓ આ પૃથ્વી ઉપર મહા ઉત્કર્ષને પામ્યા છે તે સર્વે રાજાઓ સદ્ધર્મનું અને સંતોનું રક્ષણ કરવાથી અને નીતિનું પાલન કરવાથી જ વૃદ્ધિ પામ્યા છે. બીજો કોઈ ઉપાય નથી. આટલી વાત પણ તમે નક્કી માનજો. ભગવાન શ્રીહરિનું આવું વચન સાંભળી ભવબંધનમાંથી મુક્ત થવા ઈચ્છતા મુમુક્ષુ ગવર્નર રાજા પોતાના કલ્યાણનો ઉપાય શ્રીહરિને પૂછવા લાગ્યા કે હે સ્વામીન, આપની કૃપાથી હું આ લોકના સમસ્ત રાજ્ય વૈભવાદી સુખને પામ્યો છું, પરંતુ દેહના મૃત્યુ પછી પણ મને પરમ સુખ પ્રાપ્ત થાય એમ હું ઈચ્છું છું. હે જગદગુરુ, તમે તમારા આશ્રિત જીવોને જન્મમરણરૂપ સંસ્કૃતિના બંધનમાંથી મુક્ત કરો છો, એથી હું પણ આજથી તમારે શરણે આવ્યો છું. તે કારણથી તમે મને મારી મુક્તિનો ઉપાય કહો, જેનું અનુષ્ઠાન કરવાથી હું પણ મહા આપત્તિરૂપ આ સંસ્કૃતિમાંથી તત્કાળ મુકાઈ જાઉં. ગવર્નર રાજાના વચનો સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે હે નૃપ, તમે આ બહુ સારો નિર્ણય કર્યો છે. આવા પ્રકારના નિર્ણયથી તમારું આત્મકલ્યાણ અવશ્ય થશે અને તેથી જ મેં નક્કી કરેલું શતશાસ્ત્ર સંમત જીવના કલ્યાણનું સાધન હું તમને કહું છું, તેને તમે સાંભળો. પ્રાકૃત શબ્દાદિ પંચવિષય સંબંધી જે સુખ છે તે તો જીવાત્માઓને સર્વે પ્રકારની જાતિના દેહોમાં પ્રાપ્ત થવું સુલભ છે, પરંતુ અનાદિ સંસ્કૃતિના બંધનમાંથી મુક્તિ તો કેવળ એક મનુષ્ય દેહ થકી જ સિદ્ધ થાય છે. સર્વે પુરુષાર્થો જેના થકી મેળવી શકાય એવો આ માનવજન્મ મળવો ઘણો દુર્લભ છે. બહુ પુણ્યને અંતે મળ્યા પછી પણ ક્ષણભંગુર એવા મનુષ્ય શરીરનો નાશ પણ અવશ્ય થાય છે, તેમાં કોઈ જાતનો સંશય નથી. એટલા માટે ક્ષણભંગુર છતાં ચિંતામણી તુલ્ય આ માનવ શરીર જ્યાં સુધી પોતાના વશમાં હોય ત્યાં સુધીમાં ડાહ્યા મનુષ્યોએ આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. તેમાં ભગવાનની ભક્તિ કરવી એ આત્મકલ્યાણનું સર્વોત્તમ સાધન છે એમ મારું માનવું છે. પરંતુ તે ભક્તિ સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જ દૃઢપણે કરવી. એકલી ભક્તિ સિદ્ધ થાય નહીં. અને મેં કહેલા આ અંગે સહિત ભક્તિ કરવાનો સિદ્ધાંત તે સમગ્ર શતશાસ્ત્રોનો સિદ્ધાંત છે. તેથી હે રાજન, તમે સ્વધર્માદિ ત્રણેય અંગે સહિત ભગવાનની ભક્તિ કરો, તેનાથી તમો સંસારમાંથી મુક્ત થશો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિના વચનો સાંભળી ગવર્નર રાજા બહુ જ પ્રસન્ન થયા અને સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત ભક્તિના લક્ષણો ફરી શ્રીહરિને પૂછ્યા ત્યારે ભગવાન શ્રીહરિએ તેમને સર્વેના યથાર્થ લક્ષણો સમજાવ્યા. તે સાંભળી અતિશય વિચક્ષણ અને પ્રસન્ન થયેલા ગવર્નર શ્રીહરિને કહેવા લાગ્યા કે હે સ્વામીન, તમે જ મનુષ્યાકૃતિમાં રહેલા પ્રગટ ભગવાન છો, તેથી નિરંતર હું આપની જ ભક્તિ કરીશ. હે દિવ્યમૂર્તિ પ્રભુ, આજ દિવસથી આરંભીને હું મારા કુટુંબ પરિવારે સહિત આપનો છું. આ પ્રમાણે કહી ગવર્નર ભગવાન શ્રીહરિને આદરપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ તેમને ઊભા કર્યા અને કહેવા લાગ્યા કે હે રાજન, હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું, તેથી મારી પાસેથી તમે કંઈક વરદાન માગો. ત્યારે ગવર્નરના નેત્રોમાંથી આનંદના અશ્રુઓ વહેવા લાગ્યા અને બે હાથ જોડી ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે હે સ્વામિનારાયણ, હે હરિ, આજે આપના શ્રીચરણોમાં મારી એવી પ્રાર્થના છે કે મારાથી જાણે અજાણે થયેલા સમગ્ર પાપકર્મમાંથી આજે જ મને મુક્તિ મળે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે સમયે ભગવાન શ્રીહરિએ તથાસ્તુ કહીને ગવર્નરને વર આપ્યો અને અહિંસા આદિક મુખ્ય નિયમોનો ઉપદેશ કરી સ્વતંત્ર હોવાથી પોતાના આસન થકી ઉઠવાની ઈચ્છા કરી. ભગવાનનો અભિપ્રાય જાણીને તે સમયે જ રાજાએ તરત ભેળા કરી મૂકેલા પૂજાના ઉપચારો લાવીને મંત્રીઓની સાથે શ્રીહરિની પૂજા કરી. પછી મુક્તાનંદ સ્વામી આદિક મુનિમંડળની પણ સ્નેહથી પૂજા કરી. પછી બહુ મૂલ્યવાળા રમણીય વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો પણ શ્રીહરિના ચરણમાં અર્પણ કર્યા અને પુષ્પ નિર્મિત મનોહર હારો, તોરાઓથી તથા મહાથાળમાં ભરેલી સોપારી, તાંબુલ, એલાયચી આદિકથી પૂજા કરી. પછી બે હાથ જોડી ઊભા રહેલા ગવર્નર રાજાની રજા લઈ ભગવાન શ્રીહરિ ત્યાંથી રવાના થયા. ત્યારે રાજા પણ શ્રીહરિને વળાવવા ઘણે દૂર સુધી પાછળ પાછળ આવ્યા. તે સમયે શ્રીહરિએ તેમને આગ્રહપૂર્વક પાછા વાળ્યા અને સ્વયં પોતાને ઉતારે પધાર્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિને ગવર્નર આટલો બધો આદર આપી રહ્યા હતા ત્યારે શ્રીહરિનો દ્વેષ કરનાર અસુર રાજાઓ પણ પરમ વિસ્મય પામી ગયા અને પોતાનું અભિમાન છોડી માર્ગમાં ચાલ્યા જતા શ્રીહરિને કતારબંધ ઊભા રહીને પ્રણામ કરતા હતા. હે રાજન, ગવર્નરે પાછા પોતાના ભવનમાં જઈ સભામાં સર્વે રાજાઓને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજાઓ, તમારે સર્વેને આ શ્રી સ્વામિનારાયણનો અને તેમના સંતોનો હંમેશા આદર સત્કાર કરવો. મારા વચનનો અનાદર કરી કોઈ પણ રાજા તેઓને ઉપદ્રવ કરી પીડા આપશે તો તેનો હું વધ કરીશ, તેમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે ગવર્નરે સર્વે રાજાઓને આદેશ આપ્યો ત્યારે તે સર્વે રાજાઓએ નમ્ર થઈ ગવર્નરના વચનો પોતાના મસ્તક ઉપર ચડાવ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યારથી આરંભીને પૃથ્વી પર ગામે ગામ અને નગરે નગર એક એવો ઉદ્ઘોષ વ્યાપી ગયો કે શ્રી નારાયણ મુનિ અને તેમના સંતોનો રાજા આદિ સર્વેએ આદર સત્કાર કરવો, પરંતુ કોઈએ અપમાન કરવું નહીં. હે નરાધીપ, અહીં ઉતારે પણ ગવર્નરના સેવકોએ ભગવાન શ્રીહરિનો ખૂબ જ ભાવથી આતિથ્ય સત્કાર કર્યો ને ત્યાં રાજકોટપુરમાં એક રાત્રિ નિવાસ કરીને પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિએ આગળ જવાની ઈચ્છા કરી. ત્યાર પછી શ્રી સહજાનંદ સ્વામીએ પોતાની સેવામાં નિયુક્ત કરાયેલા ગવર્નરના રાજમંત્રીને બોલાવીને કહ્યું કે હે મંત્રીઓ, મારે ગઢપુર જવાની ઉતાવળ છે, તેથી તમે તત્કાળ ગવર્નરને અમારા જવાના સમાચાર જણાવો. શ્રીહરિનું વચન સાંભળી મંત્રીએ તત્કાળ ગવર્નરની સમીપે આવી શ્રીહરિના જવાના સમાચાર આપ્યા. ત્યારે તે ગવર્નરે પણ શ્રીહરિને પરમાત્મા હોવાથી સ્વતંત્ર છે એમ જાણતા હોવાથી તત્કાળ તેમની સમીપે આવ્યા ને પ્રણામ કર્યા. ત્યારે શ્રીહરિએ પણ તેમને આદર આપ્યો. પછી શ્રીહરિ જવા તૈયાર થયા છે એમ જાણીને ગવર્નર નિર્માની થઈ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામીન, અતિ કૃપા કરીને તમે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે. આપના આવવાથી આજ મારા માનવજન્મનું સુકૃત સફળ થયું. હે હરિ, તમને અહીં 5 દિવસ રોકવાની મારા અંતરમાં ઈચ્છા હતી, પરંતુ આપ તો આજે જ જવા તૈયાર થયા છો. હે સ્વામી, તમે તો સ્વતંત્ર છો, તમને કોણ રોકી શકે. શ્રી નારાયણ મુનિ પણ ગવર્નરના બહુ મહિમાપૂર્વકના ભાવને જોઈ કહેવા લાગ્યા કે હે રાજન, તમે શતશાસ્ત્રોક્ત સાચા સાધુના લક્ષણ જાણતા હોવાથી અમારા સંતોનો દુષ્ટ રાજાઓ અને ગુરુઓના ત્રાસ થકી રક્ષણ કર્યું છે, ત્યારથી આરંભીને મારો તમારા ઉપર બહુ રાજીપો થયો છે. પરંતુ અત્યારે તમારી નિષ્કામ ભક્તિ જોઈને પરિવારે સહિત તમારા ઉપર હું ખૂબ જ પ્રસન્ન થયો છું. હે રાજન, તમારી નિષ્કપટ ભક્તિને વશ થઈ 2-3 દિવસ અહીં રોકાવાનું મન થાય છે, પરંતુ દૂર દેશાંતરોમાંથી આવીને ભક્તજનો ગઢપુરમાં મારી રાહ જોઈ રહ્યા છે. તેઓને સંતોના તર્પણ કરવા આદિ અનેક ઈચ્છાઓ છે, તેથી તે સંબંધી અનેક કાર્યો મારે કરવાના છે. છતાં તમારા પ્રેમને વશ થઈ હું તત્કાળ અહીં તમને મળવા આવ્યો. દૈવ ઈચ્છાએ આપણા બંનેનું મિલન થયું અને તમારા મનની ઈચ્છા હતી તે પણ પૂરી થઈ. તેથી હવે દેશ દેશાંતરમાંથી આવેલા તે ભક્તોને રાજી કરવા માટે ગઢપુર જવાની ઉતાવળ છે. હે રાજન, ધર્મથી પૃથ્વીનું પાલન કરજો, સાધુ તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો, દુર્બળ ગરીબજનો ઉપર હંમેશા દયા રાખજો. હવે હું ગઢપુર જવા પ્રયાણ કરું છું. ત્યારે ગવર્નર રાજા પ્રેમથી કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ અહીંથી અવશ્ય પધારવાના જ હો તો કોઈ વાંધો નહીં, પરંતુ સંતો અને ભક્તોએ સહિત આપ ભોજન કરીને પછી પધારો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ગવર્નર રાજાનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તેમને તથાસ્તુ કહ્યું. તેથી ગવર્નરે 4 પ્રકારના યથાયોગ્ય ભોજનો તૈયાર કરાવ્યા. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ ગવર્નરને રાજી કરવા માટે પોતાના સમસ્ત સંતો બ્રહ્મચારીઓ અને ભક્તોને ખૂબ જમાડ્યા પછી પોતે પોતાને હાથે તૈયાર કરેલ ભોજન ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમ્યા અને બપોર પછી ગઢપુર જવા માટે સૌ સજ્જ થયા. પોતાના નિવાસ સ્થાનેથી બહાર નીકળી ભગવાન શ્રીહરિ સુંદર અશ્વ ઉપર આરૂઢ થયા ત્યારે ગવર્નર પણ પોતાની ચતુરંગીણી સેનાની સાથે બેન્ડવાજા આદિ અનેક પ્રકારના વાજિંત્રોને વગાડતા વગાડતા શ્રીહરિને વળાવવા તેમની પાછળ પાછળ ચાલ્યા અને ગવર્નર પાસે પોતાનું કાર્ય સિદ્ધ કરવા આવેલા દેશ દેશાંતરના રાજાઓ પણ શ્રીહરિની પાછળ વળાવવા ચાલ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ગવર્નર દૂર દૂર સુધી શ્રીહરિને વળાવવા પાછળ આવ્યા અને શ્રીહરિને છોડીને પાછા જવાની મનમાં લેશમાત્ર ઈચ્છા થતી ન હતી, છતાં પણ ભગવાન શ્રીહરિએ પોતાના અનન્ય ભક્ત ગવર્નરને બહુ પ્રકારના પ્રયાસથી સમજાવી પાછા વાળ્યા અને સ્વયં બહુ જ પ્રસન્ન થતા સાધુ બ્રહ્મચારી અને પાર્ષદોની સાથે દુર્ગપુર પરત પધાર્યા. તે સમયે અભયરાજાએ સહિત સમસ્ત ગઢપુરવાસી જનો વાજિંત્રોના નાદની સાથે ભગવાન શ્રીહરિનું સ્વાગત કરવા માટે પુરની બહાર સન્મુખ આવ્યા. તેઓની સાથે સ્વતંત્ર ભગવાન શ્રીહરિ અભયરાજાના રાજભવનમાં પધારી સર્વે પોતાના આશ્રિત સંતો ભક્તોને આનંદ ઉપજાવતા ત્યાં જ નિવાસ કરવા લાગ્યા. પછી દેશ દેશાંતરમાં વિચરણ કરતા સર્વે સંતોને ભગવાન શ્રીહરિએ ગઢપુર પ્રત્યે બોલાવ્યા અને મોટી સભા કરીને સર્વે સંતો પ્રત્યે રાજકોટપુરનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી ભગવાન શ્રીહરિ કહે છે, હે સંતો, આ પૃથ્વી પર પાપકર્મ કરતા અને તમને ઉપદ્રવ પમાડતા આસુરી રાજાઓ અને ગુરુઓનો વિનાશ ભગવાન શ્રીકૃષ્ણે ગવર્નર રાજા દ્વારા કરેલો છે. તેથી હે નિષ્પાપ સંતો, તમે સર્વે પૂર્વની માફક જ આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે ઉર્ધપુંડ્ર તિલક આદિ ચિહ્નો ધારણ કરીને સુખેથી ભૂમિ પર વિચરણ કરો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનો સાંભળી સર્વે સંતો અતિશય આનંદ પામ્યા અને ગવર્નરનું આગમન અને અસુર ગુરુઓ અને રાજાઓનો થયેલો ઉચ્છેદરૂપ સમગ્ર પ્રભાવ તો આ ભગવાન શ્રીહરિનો જ છે એ પ્રમાણે અંતરમાં જાણી શ્રીહરિના સ્વરૂપમાં દ્રઢ નિશ્ચયવાળા સર્વે સંતો પૂર્વની પેઠે જ ઉદ્ધવ સંપ્રદાયના ચિહ્નો ધારણ કરી વર્તવા લાગ્યા. તે સમયે સમસ્ત સંતો 5 દિવસ સુધી ગઢપુરમાં શ્રીહરિની સમીપે નિવાસ કરીને રહ્યા અને ત્યાર પછી શ્રીહરિની આજ્ઞાથી દેશાંતરમાં વિચરણ કરવા જવા તૈયાર થયા ત્યારે અભયરાજાએ ભગવાન શ્રીહરિને સંતોને ગઢપુરમાં જ રોકાવાની પ્રાર્થના કરી. તેથી ભગવાને સર્વે સંતોને 1 માસ સુધી ત્યાં જ નિવાસ કરવાનો આદેશ આપ્યો. હે રાજન, વિક્રમ સંવત 1864ના માઘ માસના સમયગાળામાં ઉપરોક્ત રાજકોટપુરમાં ગવર્નરને મળવાના ચરિત્રનો ભગવાન શ્રીહરિએ વિસ્તાર કર્યો. આ પ્રમાણે અતિશય પ્રતાપશાળી, ધર્મપ્રિય, પૂર્ણકામ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મના દ્વેષી અસુર ગુરુઓ અને અસુર રાજાઓનો પરાભવ ગવર્નર રાજા દ્વારા કરાવ્યો અને દેશાંતરમાંથી બોલાવેલા સંતો સાથે ગઢપુરમાં જ નિવાસ કરીને રહેવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મહાપ્રતાપી ભગવાન શ્રીહરિનું આ પાવનકારી ચરિત્રનું જે ભક્તજન કીર્તન કરશે અથવા સાંભળશે તે ભક્તજનને ભગવાન શ્રીહરિની પ્રસન્નતાથી સર્વદેશ અને સર્વકાળમાં વિજય પ્રાપ્ત થશે, તેમજ તેને ચારે પુરુષાર્થની સિદ્ધિ પણ થશે, આટલી વાત નક્કી છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 2 પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ગવર્નરને આપેલ ઉપદેશ અને ભક્તિના વરદાનનું નિરૂપણ કર્યું તથા ગઢપુરમાં પાછા પધારી સંતોને બોલાવી ત્યાં નિવાસ કરાવ્યો એ નામે 36મો અધ્યાય પૂર્ણ થયો.